છે, એ જે આંતરિક તપ છે, અધિક તપ છે, એનાથી મોક્ષ. એના બાહ્ય અધિક્રિયા બહાર કરવા તપ કરવા હોય તો એના ભૌતિક ફળ. આટલા બધા મહારાજ વાદે કરે છે બધા, એનું ફળ ભૌતિક અમલવાનું, કારણ કે અહંકાર એ કઈ કરવામાં આવે. વાત કઉ છું કે દાખલો આપું છું કે ભૌતિક રીતે કે તમારે થોડી કસરત કરવી પડે કે થોડું વ્યવસ્થિત ખાવું પડે, વ્યવસ્થિત ઊંઘવું પડે ભૌતિક રીતે ચલાવવા માટે, તો આ જ્ઞાન દર્શન અને ચારિત્ર એ આપણામાં વધારે નિરંતર જાગૃતિમાં રહ્યા કરે, એને માટે એવી શું એક્સરસાઇઝ કરવી પડે કે જેને લઈને નિરંતર રહ્યા કરે, પછી હટે જ ના, જેની પ્રતિતિ વધારે વખત રહ્યા કરે. અંદર જ્ઞાન દર્શન રીતે નિરંતર, પછીથી આપ ઘણી વાર તો આમ તો થાય આપણને, પણ શું થાય તમને અમુક વખત થાય પછી પાછું કઈ સંસારના કઈ લફડામાં પડ્યા તો કોક વાર જતું જ રહે, ઓછું થઈ જાય. શું છે કે આપડે અહીં બેઠા છીએ, જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહ્યા છીએ આપડે, જ્ઞાન મેં જે આપ્યું છે જ્ઞાતા દ્રષ્ટા વાળું છે. શું છે? ન્યાય જોયા બધું દેખાયા જ કરે, જે સામી બાજુ દેખાય છે એ જતું છે, તે સારા લીધે કે વચ્ચે બે માળની બસો જાય છે, ત્યારે બસ પસાર થાય તે દેખાતું બંધ થાય ને, હા તે આપડા કર્મના ઉદયો છે. શું છે? પણ એ જશે રહી રહ્યા પછી આપડે મનમાં ખ્યાલમાં છે જ, આ તો આ બસો જાય છે એટલે બસ જઈ રહે છે એટલે બસ ફરી ભેગું છે. બસો જતી બંધ કેવી રીતે કરવાની? બંધ નહીં કરવાની, એ તો જેટલી છે ડિસાઈડેડ થઈ છે એટલી જવા જ દેવાની, કશું બંધ બંધ કરવાનું નહીં. બસો જતી વખત આપડે લક્ષ્મણ રહે કે પેલી છે જ, આ તો પેલા હિસાબ છે આ બસો જાય છે કાયદા આધારે. હું તો એ શોધું છું કે બસો કેવી રીતે બંધ કરવી મારે. ના એ બંધ નહીં કરવાની, બંધ કરવા દે, કોણ બંધ કરે આપડે તો. પણ એ ગમતું નથી પાછું અંદર કે બસો જઈ રહી છે એમ લાગે છે કે બસો ચાલી આ બંધ કરો બંધ કરો. એ ભૂપેન્દ્ર નહીં ગમતું તમને, તો ગમે છે ને તમે એટલે ભૂપેન્દ્ર મને કેવું કે આ બધો હિસાબ છે મને ગભરાશે નહીં કે એમ તો બસો બધી બસો વચ્ચે કઈ કઈ બતાવે ને ભારે એમ અમારે પાસે થઈ રહી એ ડિઝાઇન પૂરી થઈ ગયેલી, તમને ના લીધા પછી 14 વર્ષે ડિઝાઇન પૂરી થાય, ટાંકી ખાલી થાય, આ નવું આવક બંધ થઈ ગયું અને જૂનું જાળ કરે એટલે પૂતગળ. પૂતગળ એટલે શું? પુરણ અને ગલન. ત્યારે ગલન એકલું રહ્યું, પુરણ બંધ થઈ ગયું. અને તો જગતમાં પુરણ અને ગલન કોજી જે છે કોજી જે છે કોજી ને ચાલ્યા જ કરે. પૂરણ કરેલું છે, ગલન થાય છે તો વહેલું આપડે થાય તો સારું એમ ઉકેલાઈ જાય એવી ભાવના હોય છે. તમે કહો બંધ કરી બંધ કર્યા પછી ભૂપેન્દ્રભાઈ નહીં આવે એવું થવા માંડે કે આ ઉકેલાવી જોઈએ. હવે કેટલો વખત ઉકેલવાનું છે? ઉકેલાઈ જાય તો શાંતિ નહીં ખરેખર. આપડે એ બાજુ પેઠા જ છીએ. ત્યાં સુધી પ્રતિતિ મરે, જ્યાં દેખાય ત્યારે લક્ષ માં આવે, ત્યાં સુધી અનુભવ લક્ષ ને પ્રતિતિ, જયારે ફાઈલ આવે એમ બસ જતી હોય ત્યારે પ્રતિતિ મરે કે છે જ. ના એટલે મારું તો તમને એવું પૂછવું હતું પેલા, હું તમે કહેતો કે કસરત કરવી પડે તો સારું રહે, તો આની કસરત શું કે જ્ઞાન ચારિત્ર દર્શન અને તપ ની કસરત કેવી રીતે કરવાની કે જેથી એ દાદા ભગવાન અસીમ જય જયકાર હું એ જ પૂછું છું. એકલું આની કસરત છે. ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. દાદા મને આપડે કોઈ કામ ધંધામાં કઈ અડચણ કે એવું તેવું લાગે ત્યારે અગર ખરાબ વિચાર હોય જય સચ્ચિદાનંદ કરો એટલે નીકળી જાય. આપડે તો એક શબ્દ બોલે ને બધા કયા લોકોના કામ જ થઈ જાય. આ સંઘ તો જુદી જાત ના હવે સંઘર્ષ હોય ને કોઈ જગ્યાએ કેવા ઊંડા ઊંચા વિચાર ના માણસો આપડે ત્યાં આવે. અમદાવાદમાં રાતે હળાઈ ગયા માર કે કરું તારે ઉઠે નહીં ઉઠે નહીં બસ એમાં બેઠો હળાઈ ગયા. આવી વાતાવરણ હોય ને આવી વાતાવરણ જોવા અમને આવી સાંભળ્યું ના હોય. રિલેટિવ વાળા તો કોનું કોઈને શાંતિ કરીએ કોઈ માસ ને બધું હશે. આમ અહંકાર કરાય લે જરા આપડે તો અહંકાર ઉતારી નાખવાનું હોય છે. આપડે આંતરિક આપડે સાચા અને સનાતન સુખ ને ખોલીએ પેલો અહંકાર ની મસ્તી ચલાય પેલો ઉતરી જાય મસ્તી કેટલા રહે તો સારું જાય ઉંદર હશે ના જાય લોકો એ સાચા નહીં હોય બે પાંચ શું. દાદા આપણે ભગવાન ના પોતાને કે મંદિર માં પગે લાગીએ ત્યારે આપણે અંદર ભાવ કેવા રાખવા જોઈએ? હવે આપણે ભગવાન ને પોતાને પગે લાગીએ આપણે કે દાદા ને પગે લાગીએ કે આપણે જેને આપણા મનમાં ભગવાન પગે લાગવા આપણે હગત નથી આપડે ઉદાવ લાગ્યા પણ શુદ્ધાત્મા જોઈએ. હા દાદા ભગવાન માં શુદ્ધાત્મા છે જેમાં તો હા ભગવાન માહિતી દેખાયો છે. શું કહ્યું એમને તો આ નહીં જે પ્રગટ થાય છે ખુદ મહાવીર જ છે ખુદ કૃષ્ણ ભગવાન જ છે. કૃષ્ણ ભગવાન તો આ એક લોકોને કહેવું પડે બાકી ખરી રીતે માહિતી છે પણ છતાંય કૃષ્ણ કહીએ તો આ લોકો લાભ થાય ને વૈષ્ણવ બધાને શિવ ધર્મ વાળાને. અત્યારે અમે તો આગળ ડાકોર જઈએ રાખો રાખું ગામ કે કૃષ્ણ રણછોડજી જાતે પણ તમે કહો છો એવો કજુ ખરો તો હિંમત વાળો નથી કે એનું કારણ શું હશે કે ખરો પુરુષ આજે કયા બધા ધાર્મિક મત જે બધા એમ કે આ બધા કે ભાઈ મહાવીર ના ચેલા કે વિતરાગ ના ચેલા. હવે તમે નતા કેતા હું નાનો ત્યારે કે ભાઈ જે મહાવીર નો જે હોય ખરો એ તો સિંહ જેવી છાતી હોય છે ખરો પુરુષ હોવો જોઈએ. હજુ કેમ આ બધું ગરબડ ગરબડ ચાલ્યા કરે છે બધા કેમ હજુ એવી આમ પુરુષ જેવી નથી ગભરાઈ જાય છે લોકો સેજ માં ગભરાઈ જાય છે. છોકરા જોઈએ છે આ દ્વારે નામ કાઢવું છે તો નામ કાઢવા છે કેમ કરીને કે એ કામ એટલે નામ ને શું કરવું પણ આત્મા જોઈ ને હવે આત્મા જાણવા તૈયાર થઈ જાય કઈ એવા નથી પણ આત્મા જાણનાર કોઈ નથી ત્યાં આગળ આખા સંઘમાં આત્મા જાણનાર જ કોઈ નથી. મોટા મોટા આચાર્યો પણ તે આખો શાસ્ત્રો ને શાસ્ત્રો મુખફટ બોલે પણ આત્મા અમે પ્રગટ ના થયેલું હોય પરિણામ નથી પામતો. હા પરિણામ નથી પામતો એટલે ક્રોધ માન મારેલો જાય નહી. એટલે આપડે જરાક સેજ કેજ કહીએ તમારી વાત ખોટી છે તો ફેણ મળી જાય તો આપડે ના જાણીએ બધું તમારે બેઠું મારા બેઠું તમારે બેઠું તમારે મને શું હેલ્પ કરો. જ્ઞાની પુરુષ તો તેને ધોલો મારીએ પણ તે આપણને આશીર્વાદ આપ્યો. પણ દાદા એ લોકો આટલું કરે તેમની આજુ પરમાણુઓ બધા એના શુદ્ધ પરમાણુઓ ના ભેગા થાય એમને કઈક તો ફળ થવું જોઈએ ને. નહીં એ બધું કરે છે આપડે અહીંથી છે તે રસ્તો છે ડાઉન સિટી નો એ ત્યાં આપડે જવું હોય એનાથી ઊંધે રસ્તે જઈએ તો ના તરફ જવાય ખુબ સ્પીડથી જઈએ તો જોઈ ના પહોંચે ભગવાન શું કહે છે. ના પણ મારું એવું કહ્યું હતું કે આ લોકો આપણે એમ કે ભગવાન નું પ્રાર્થના ભજન આ બધું કરતા હોય એમની આજુબાજુ પરમાણુઓ તો સારા થવા જોઈએ ને એમનું પરમાણુ તો શુદ્ધતા હોય બધું ભાઈ જમશે શાંતિ ને આનંદ ને પામ્યા લોકો નિરંતર મસ્તિ ના આનંદ ને પામ્યા દુઃખ રહ્યું નહીં જેને સંપૂર્ણ દુઃખ નું ખલાસ કરી આપ્યું એ પ્રાપ્તિ થાય એટલે લોકો ઉપકાર મારે ને જ્યાં દુઃખ જ ના રે સંસાર ચાલતા હોય સહેજે દુઃખ ના રે અને પ્રોબ્લેમ જ ઉભો ના થાય અશોકભાઈ કે છે કે પુરુષાર્થ અને વ્યવસ્થિત વચ્ચે શું સંબંધ હોય હા પુરુષાર્થ અને વ્યવસ્થિત અમેરિકા તે શું શું પુરુષાર્થ કર્યો એ તો કશું કર્યું નથી દાદા મારા ભાઈએ પિટિશન ફાઇલ કરીને હું તો આવી ગયો મેં કશું કર્યું કે મેં તો કશું નથી કર્યું પણ મારા ભાઈએ પિટિશન ફાઇલ કરી એટલે હું આવી ગયો ના ભાઈ એ બધા આ બધું સારું બધું આ ડિસ્ચાર્જ કર મુક્તો સાહેબ હું પુરસાદ કશો એની ખરેખર પુરસાદ તેના કરેલો તેનું આ ફળ આવ્યું યોજના રીતે પુરસાદ કરેલો ફળ આવ્યું પછી તું અહીંયા આ ફળ ને ખાતી વખતે ખરાબ હોય તો ખરાબ કર્યા કરું બોલ્યા કરું સારું હોય તો સારું બોલ્યા કરું એટલે રાખતે જ કરું પાસે ફરી ફળ તમે ખાઓ પણ રાખતે જ નહીં શું કરું ફળ ખાવાનું હોતો નથી અને બીજને પુરસાદ કોને કહેવાય છે કે તને મનમાં એમ થાય કે આ મારા ભાઈએ છે તે મને બોલાવ્યો ખરો કોઈ મારા ભાઈએ છે તે મને જોઈએ એવું કોઈ ના આપી એવું તેના મહી જે અંદર થાય ભાવ તે તારો પુરસાદ મનમાં એમ થાય કે મને જોઈએ એવી સગવડ આપી એ પણ પુરસાદ ને આપણે મુંબઈમાં રહેતા હોય કોઈ માણસ તારા મિત્ર ને ત્યાં રૂમો હોય અને આપણે હરાઈ ગયા હોય કોઈ માણસ માં જાય કે ચંદુલાલ ઉઘાડે તે ઉઘાડે ગયા ઉઘાડે ઉઘાડે તો ખાનદાન કરે ને તે ઉઘાડે અને પછી આવું પધારો કે ચાકમાં જળ હોય તો પણ પધારો કે બિહારે ખરા પણ મને શું થાય અત્યારે કઈ થી હું એ પુરસાદ અને આ જે તમે સારી રીતે બોલાવી રહ્યા છે અને અત્યારે કઈ થી હું એ પુરસાદ એ તે પુરસાદ ઊંધો થઈ જાય છે અત્યારના કવિના દબાણ લઈને દરેક માણસ ઊંધો થઈ જાય પણ આપણે એને છતો પાછો કરવી નાખવો જોઈએ કે જયારે આયા છે ત્યારે એનું ખવડાવવું પડશે કે વિડાવવું પડશે શા માટે આવું ઊંધો પુરસાદ કરીએ આપણે સચો પુરસાદ કરી રાખવાનો કે કૃષ્ણ ભગવાન માનતા હોય કૃષ્ણ ભગવાન કેવું દાદા ને કેવું કે દાદા આ મારી ભૂલ થઈ આ દોષ છે ભલે આયા છે તેમ નહીં કરી શું કહ્યું એટલે ભૂસી રાખીને પછી ફરી કરી પુરસાદ સુધારવો શું તને સમજ પડી ફરી ગયેલો હું શું કહેવા માંગુ છું પડી ને હવળો હવળું આપણા માટે આ ભાવ ફાધર ને માટે ભાઈ ને માટે એને હવળો કરી નાખવો હવળો કઈ હેલ્પ હવળો આવે છે સંજોગો ના અનુસાર બહાર ના સંજોગો શું આપણને ન્યાય થી જોવા જઈએ આપડે કઈ એકબી ના ખોટું થયું આવું ના આવવું જોઈએ તો પછી આપણે જ એને હવળો કરી નાખવાનું શું વાંધો તને સમજ પડ્યું ને હા એ બધો પુરસાદ છે અંદર ભાવ થાય છે એ બધા પુરસાદ શું આવું ના થવું જોઈએ ખોટું છે આવું મતભેદ ન છે. પછી તારું મન શું કે એ જ કરે છે એવું ને, એ ગમે તે કરે, મારે મારી ફરજ બજાવવાની, એને એમની જવાબદારી છે. બસ આપણે આપણું ક્લિયર રાખવું છે ને, અમુક ક્લિયર ના રાખતો હંદર પાડીએ ભાઈ, તમે પણ હું ક્લિયર રાખું, તમે પણ રાખજો, નહીં તો ફસાઈ જશો. શું કહે, આ સંસારમાં ફસેલા પછી નીકળેલા નહીં, બધું નીકળાય નહીં. જ્ઞાની પાસેથી સમજી લેવું છે, આખું જગત ત્રાસ અને પુરસાદ ની ડિમાર્કેશન લાઈન ના સમજે. એ તો વહેલો સ્ટોર પર ગયો નઈ, વહેલો પુરસાદ દીકરી મળ્યો, હવે પુરસાદ દીકરી. આપડા લોકો ને હા વેલો ગયો 5 વાગે ઉઠીને પુરસાદ થી માં હશે, અને મોડો 7 વાગે ગયો શું પ્રાયબી માં હશે. અરે હું એ પેલું રઘવાટી ઉતરાવ છે ને, આ છે તે ઠંડુ પ્રાય, આ શું પ્રાર્થ શું છે પેલું રઘવાટી ઉતરાવ. પ્રાયોગ એટલે શું કે એમાં બીજા સંજોગોની જરૂર પડે આપણને. એક માસ ધ્યાન કરવા બેઠો છે આમ પદ્માસન વાળીને, તે આપણે બીજાને પૂછીએ કે તમે ધ્યાન રોજ કરો છો? હા. કેટલા વખત બેસો? 4 વખત બેસો. બહુ સારું કહે. તો સીધા જઈએ, કેમ આજે ધ્યાન કરતા નથી? આપણે જે ટાઈમ રે તે કરતા હોય ટાઈમ આપણને બોલે નહીં, પણ આમ આમ કર્યા કરે. એવું કેવા માંગે સર, હું તરત જ બોલું ને કે તું કહેતો હું પુરસાદ કરું છું, હું કરું છું કેતો તો ત્યાં ઘૂંટણ કરે છે, તું કરું છું રાત્રે રજને પણ કહ્યું આમ હોય તો જ આમ એવું કહે છે. પુરસાદ, પુરસાદ માં આપડે જે કરવું એવું ભાવ કરી શકીએ. શું કહે સર ને, પણ પુરસાદ ક્યારે થતો થાય? જાગૃતિ હોય તો, જેટલા પ્રમાણનું જ્ઞાન હોય એટલા પ્રમાણે એની જાગૃતિ હોય એટલા પ્રમાણે પુરસાદ થતો થાય. પણ ભાન જ ના હોય તો પછી આ મહેમાન આવ્યા ત્યારે કે આવો પધારો બોલે એટલે સરસ રાત સરસ લોકો ઇફેક્ટિવ ના કરાય એવું, અને પછી મનમાં થાય અત્યારે કઈ થયું એ પુરસાદ સારું દેખાય. એ પુરસાદ એનું ફળ શું આવે જાણો છો? અત્યારે કઈ થયું માં ખવડાવે છે, પીવડાવે છે, રાતે છુટકા વગર, અને રાતે એને ગુચરાયા કરશે રાતે કે આને ભરત છે, આ 2 પગના 4 પગ થાય ને થોડું વધારે આ લોકોને ખબર નથી ચાલ્યા કરે છે. સમજવું તો પડે ને, અને ફરી પાછો શું કરે પોતાને એવા વિચાર આવે કે અત્યારે કઈ થયું એટલે, કારણ કે અત્યારે તો કેવું છે આપણે ઉભા કર્યા તેથી આપડે ગુચે છીએ. શું એટલે પેલા બેસાડીએ ત્યાં આગળ, અને વળી પાસે ખાનદાન આપડે તો ખરા ને થાય બધા બેહાડી 4-5 જણ પાસે ખાનદાન એટલે પાસે શું કેમ થોડું પણ શું થોડું છે ચા પછી બોલે પણ આમ થોડું થોડું હોય ને ચા તો પછી બોલે તાર પેલા ખાઈ બધા હોય ને. અરે અત્યારે ચા બહાર હોય તો અત્યારે ખીચડી કરી છે ચાલશે એટલે હિન્દુસ્તાન પુરસાદ બધો બગડી રહ્યો છે અત્યારે. આ જાનવર ને આયુષ બંધ એવા કાર્યો થઈ રહ્યા છે, પોતાની જાતને સમજતા નથી, ભાન નથી કે હું શું કરી રહ્યો છું. બગડે ના બગડે લોકો જયારે અહીંયા આયા છે તો પછી આવે નહીં પાછળ આવું ઉપર દેખાવામાં સુંદર દેખાવ છે તો પણ સારું છે અને પુરસાદ બગાડો છો આવતો બહુ રિહર્સલ થઈ રહ્યું છે અત્યારે અને પછી રૂપક માં આવે ચાલુ રિહર્સલ થાય પછી રૂપક માં આવે આ રૂપક છે એ બધા સંજોગો સીધા મળ્યા એટલા સોમચંદ જન્મ થયો એક નો એક છોકરો આ રીતે રોપથી ઉછર્યો એ બધા સંજોગો નહી દાદા મળ્યા દાદા માતા દાદા કઈ સંજોગ એટલે આ બધા સંજોગો કે સંજોગો એ પ્રહાર ના પહોંચે શું છે હવે પુરસાદ નહીં તું થતે મનમાં નક્કી કર્યું ફાધર બરાબર સુધર્યા નહીં આમ છે તેમ છે આ મારા કાકા જૂનો ધર્મ જૂની જાતના ધર્મ છે આ બધું તું નક્કી કર્યું પુરસાદ ઊંધો બગડે તને ખબર ને જો થતો પુરસાદ આવડ્યો તો કામ લગાય નહીં એટલે પુરસાદ આપણે ઉપર એ રિલેટિવ નથી પુરસાદ અને બીજી બધું પ્રહાર બધું રિલેટિવ પ્રહાર તમને સમજાય ને સંજોગોથી વ્યવસ્થિત થોડું ફરે ખરું અશોકભાઈ નું કેવું છે કે સંજોગોથી વ્યવસ્થિત ફરે ખરું સંજોગોથી જે થાય છે તે જ વ્યવસ્થિત સાયન્ટિફિક સર્કમસ્ટેન્સીસ એવિડન્સ ભેગા થાય એમાં એક બાકી રહ્યો હોય તો હજી કામ તારું થાય નહીં તારે અંદર કે ઘણું આવવું હતું પણ એનું કઈ કામ સંજોગ બાકી હતો તો થયું નહીં પણ થઈ ગયું લેતા કે પડી ગયું તારી ઈચ્છા પૂરી થઈ પછી નહીં હવે હાથે રહેવું હતું તે પણ થઈ ઈચ્છા પૂરી હવે હતી ભાઈ કે છે અંતર તો ખાસ જજો મેં કોઈ અંતર થયા કે તાને નહીં મારે કે મારે આવવાનું છે તારે ભલામણ ના કરવી પડી ગયું આ તો અમારો ખાસ બરાબર ત્યાં રહેવાનું થયું તે પ્રારબ્ધ નહીં તો મા વાંકી મળે ને તે રોજ મરચાં ખાખા કરે એકલો અકળાયા કરે એની અસર થાય ને એ મરચાં ખાય દૂધમાં તમે જે કર્મ કર્યા જેને આપડે પુરસાદ કહે છે કર્મ છે એટલે તેમ ભાવ કર્યો કે અત્યારે કઈ છું એ કર્મ તેનું ફળ તેવું વ્યાપશે પણ દાદા આજે એવું છે કે દાદા આયા મને બહુ જ આનંદ થયો ખરેખર આનંદ થયો દાદા આયા તે મેં દાદા ને એમ કે બહુ આનંદ થી રહ્યો દાદા આનંદ થી રાખવું ને એવું એવું જ થયા કરે તો એનાય કર્મો બંધાય પછી રિલેટિવ છું એવું તું સમજી ગયો છું તું ખરેખર ભૂપેન્દ્ર નથી એવું તું તને જ્ઞાન થયું છે અને વ્યવસ્થિત કરતા છે એવું તને ખ્યાલ થયો છે તું કરતા હોય તો કર્મ બંધાય એટલે જ્ઞાન ના આપ્યું ભાઈ ભાઈ ભરતભાઈ દાદા એનું ફળ મળે અત્યારે અહીં રેડી આ પ્રારંભ છે આ પ્રારંભ ના આધારે બોલાય છે તેનું ફળ તરત જ મળે ત્યાં કર્મ બંધાય નહી ફરી કર્મ ભગવાન રહ્યું નહી તમે એક માસ ને એક માસ $2,00,000 લાવ્યો હોય અને પછી વખત આવે તો કે શું આપવું છે એવું નક્કી કરે એ ભાવ જે કર્યો ને નક્કી એ કર્મ આપવું ના આપવું એ પોતાના હાથમાં છે ને, એ કર્મ પણ કર્મ બાજુ અવરું. એને તો એક જ ભાવ રાખવો છે કે મારે એમને આપવા જ છે, ગમે ત્યારે પણ મારે એમને આપવા જ છે, ડિસિઝન ચૂકવું નહીં જોઈએ. તો સંજોગો એવા બાદ છે કે પૈ જશે, શું કહ્યું, ભલે પેલો ગાળો દઈ ગયો એ થઈ જશે, પણ જેવે તે પરિણામ એમ સારું આવશે, પણ આપવા જ નથી આવે જ નહીં પરિણામ. વસંતે રોટલી ખાધી અને એમને રોટલી ખવડાવી, બધું પ્રારંભ. શું છે પ્રારંભ? હવે તે વખતે મેં ત્યાં જે ભાવ કર્યા એ પુરસાર્થ. બાકી આ સ્ટોલ લીધો એ બધું પ્રારંભ. એટલે જન્મ થતાની હાથે જ એવા છે જે જીવ કે હવે તું સ્મશાન જન્મ થયો ને ત્યારથી જ આપડે લોકો લાકડું આટલું ગોળ હોય છે સ્વામી માં ઉપર મૂકે છે વેરવા માટે, ત્યારે આપણે એને લાકડું વેરી ગયું બોલતા નથી. જયારે બે છૂટા પાણી ટુકડા થાય ત્યારે લાકડું વેરાઈ ગયું એમ બોલીએ. શું કહ્યું? તારે વેરાતું નતું, ત્યાં કઈ વેરાતું તું હા વેરાઈ ગયું એમ ક્યારે બોલીએ? છૂટા પડે તારે, એટલે આપણા લોકો મરણ થાય છે ત્યારે મરી ગયા. એટલે હું મરતા હતા વેરાયા જ કરતું હતું, જન્મ્યો તો હતી ત્યાં ભર્યા જ કરતી હતી ને. હા કરવાથી હર્યા જ કરે છે, પણ ત્યારે ટુકડા થઈ જાય. એટલે આપણા લોકો ની રીત બધી ઊંધી હોય છે, ભ્રાંતિ છે ને, એટલે બધી ઊંધી હોય છે. સતી રીતે સમજાય નઈ ને, એટલે પછી બધી ઊંધું તેનું ગોટાયા કરે, બિચારા ગોટાયા કરે બિચારા. એટલે તારે જેટલી શાદી કરવી એટલી કર, જેટલી કેન્ટીન ખાવ હોય ખા, પણ તે આ છેવે તે અહીં જવાનું છે. તો સમશાના રસ્તા પર લોકો બિસ્કીટ નહીં ખાતા, ભૂખ લાગે હોય કે ના, અમે રસ્તા પર શમશાન તારે ભોગવ ભોગવે, પણ અતિશય પણ ના કરી, અતિશય પણ જે પ્રાર્થના છે ને હિસાબ, પ્રાર્થના હિસાબ છે એ કોઈ ચાલવા દે ગાડું. શું સહજ મિલાતો દૂધ બરાબર, શું કહ્યું સહજ, અમે સહજ ઉપર હોઈએ, કારણ કે આ દેહ ના માલિક અમે ક્ષણવાર ના હોઈએ, આ વાણી ના માલિક નહીં અને આ મન ના માલિક નહીં. ધૈર્ય ની માલકી પણ છવી વસ્તી જતું હોય અને છવી વસ્તી સમાધિ જાય નહીં એક સેકન્ડ, અમને ધોલો મારે તો અમારી સમાજ ને અમે આશીર્વાદ આપીએ. પછી પણ રિયલ પુરુષાર્થ, ખરો પુરુષાર્થ જે દાદા કરી આપે છે એ સમજાવો. ખરો પુરુષાર્થ તો તમે જે ભૂપેન્દ્રભી હતા પુરસાદ કરતા હતા ને, એ ભ્રાંતિ નો પુરસાદ હતો. કેવું? જયારે હું શુદ્ધાત્મા છું ને એ પુરસાદ કરો, પછી દાદા ને પાંચ આજ્ઞા મરો, એ રિયલ પુરસાદ. પુરુષ થઈને પુરસાદ કર્યો કેવાય, પુરુષ થઈને પુરસાદ કર્યો, સાચો પુરસાદ. એટલે તમે છે પાંચ આજ્ઞા મરો, કઈ કઈ આજ્ઞા નથી રહેવાતું? હજુ હિસાબ કોકવાર ચાલુ થઈ જાય, હજુ કોકવાર હિસાબ ચાલુ થઈ જાય, હિસાબ કોકવાર ચાલુ થઈ જાય, ચોપડા માં લખાતું નથી. આપડે જ્ઞાન ફરી વાર કે થશે ને તે રેગ્યુલરથી, આ જ્ઞાન ની જેટલી એનું અમૂલ્ય છે, પણ અમૂલ્ય ની જેટલી વેલ્યુ હોવી જોઈએ એટલી લોકોને ખ્યાલ જ બાર ની વસ્તુ છે ને. કોઈ કાળ હોતું નહીં, લાખો વર્ષ સુધી આ જ્ઞાન હોતું જ નથી, લાખો વર્ષ સુધી અક્રમ વિજ્ઞાન હોતું નથી, કે જે બે કલાકમાં આપણને મુક્તિ પણ એનું ભાન કરાવડાવે. શું કહ્યું? અને અમારું જ્ઞાન પામ્યા પછી અમારા બધા શું કહીએ કે ભાઈ અમારી આજ્ઞા પાડો અને જ્ઞાન તો તમારે એક ચિંતા થાય, $2,00,000 દાવો મળજો પછી. એટલી ગેરંટી થઈ શકીએ. શું કહ્યું? એક ચિંતા તો નહીં, પણ કશું ક્રોધ માન માં આવેલો કશું ન થાય. અને એવું હોય ને વિજ્ઞાન, કોઈ વખત એ વિજ્ઞાન છે એટલે લોકો ને ખ્યાલ જ નથી. એટલે પહેલી વખત ફીર થતું નથી, બીજી વખતે પછી સમજી જાય છે કે થોડોક બે દિવસ ભેગા થયો આટલી અસર થઈ દીધું, અમી જોડે વધારે પછી વાળ રહે છે.